શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 48મો. શિવરામ વિપ્ર પૂછે છે, હે ભગવાન, નરક ભોગવતા બાકી રહેલા પાપવાળો પુરુષ કેવા પ્રકારના પાપથી કેવા જન્મને પામે છે તે કહો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, તમે પૂછેલા આ કર્મ વિપાકને ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરેલો છે, તો તે થકી જાણવો. મહાપાપ આદિ પાપોના હજારો ભેદો છે. તે પાપને કરનાર જીવ તેને અનુરૂપ ફળને પામે છે. હે દ્વિજ, તે બહુ પ્રકારના પાપોની મધ્યે તેના સામાન્ય ફળ વિશે સંક્ષેપથી તમને જણાવું છું. તેથી તમારે વિશેષ કર્મફળને જાણી લેવા. અતિશય નિર્દયી યમના દૂતો પાપ કરનારા મનુષ્યોને દેહને અંતે કર્મને અનુસારે તેવા તેવા નરકમાં નાખે છે. નરક ભોગવ્યા પછી બાકી રહેલા કર્મોને અનુરૂપ તે જીવ કૂતરા, ભૂંડ, સર્પ, કાગડા આદિક નિકૃષ્ટ યોનિમાં જન્મ પામે છે. તેમાં બ્રહ્મ હત્યારા, શ્વાન, ભૂંડ, ખર, ગાય, બકરા, ઘેંટા, મૃગલા, પક્ષીઓ, ચંડાળ અને પુલકસની યોનિમાં જન્મ પામે છે. સુરાપાન કરનારા માંસ, વિષ્ટા, છાણ આદિકમાં કીડા આદિક સૂક્ષ્મ જન્મો, પતંગિયા, વિષ્ટા ખાનાર પક્ષી, વાઘ આદિક હિંસક પ્રાણીઓની યોનિમાં જન્મ પામે છે. બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારા કરોળિયા, સર્પ, કાકિંડા તથા જળકુકડા, માછલા આદિ જળચરમાં અને પક્ષીઓની યોનિમાં તથા પિશાચ, બ્રહ્મ રાક્ષસ આદિ ભૂતપ્રેતની યોનિમાં જન્મ પામે છે. તે જ રીતે ગુરુસ્ત્રી સાથે ગમન કરનારા જનો તૃણ, ગુલ્મ અને લતાના જન્મો પામે છે તથા માંસભક્ષી દાંત પ્રધાન જંતુના જન્મોને વારંવાર પામે છે. તે મહાપાપી પશુ પક્ષી આદિક યોનિમાં જન્મ પામી જ્યારે પુનઃ મનુષ્ય જન્મ પામે છે ત્યારે બ્રહ્મ હત્યારા ક્ષયરોગી થાય છે અને સુરાપાન કરનારા સ્વભાવથી કાળા દાંતવાળા જન્મે છે. સુવર્ણની ચોરી કરનારા કુત્સિત નખવાળા જન્મે છે. ગુરુસ્ત્રીનો સંગ કરનારા કુષ્ઠરોગી થાય છે અને જે મહાપાપ કરનારા પાપીનો સંગ કરનારા અને તેના મધ્યે વસનારા પણ ઉપરોક્ત કહેલા મહાપાપને અનુરૂપ જન્મો પામે છે. ઈર્ષ્યા કરનારા મચ્છર થાય છે. વેદને વેચનારો વાઘ થાય છે. અયોગ્ય પુરુષ પાસે યજ્ઞ કરાવનારો ભૂંડના જન્મને પામે છે. ગૌહત્યારો જન્મથી અંધ થાય છે. સર્વનું અન્ન જમનારો બિલાડો થાય છે. એકલો મિષ્ટાન્ન ખાનારો વાનર થાય છે. મત્સરવાળો ભમરો થાય છે. નિષિદ્ધ વસ્તુનો વેપારી ગીધ થાય છે. પશુગમન કરનારો ડેડકો થાય છે. તેમજ અન્ય પાપી જીવો પણ નરક ભોગવ્યા પછી પોતાના કર્મને અનુસારે નીચ યોનિમાં જન્મ ધરે છે. તે યોનિમાં જન્મ ધરી દુઃખો ભોગવ્યા પછી ફરી મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યારે દરિદ્ર, નિત્ય દુઃખી અને પરતંત્ર રહેવાવાળા થાય છે. તેમાં કેટલાક રોગી અને અંધ જન્મે છે. હે વિપ્ર, આવા લક્ષણોથી તમારે કર્મવિપાક સમજી લેવો. આ કર્મવિપાક જે મનુષ્ય આલોકમાં પાપનું પ્રાયશ્ચિત્ત કરતો નથી તે જ પામે છે, તેમાં કોઈ સંશય નથી. તેથી નાનું કે મોટું જે કાંઈ પાપ થયું હોય તેનું શાસ્ત્ર સંમત પ્રાયશ્ચિત્ત ડાહ્યા મનુષ્યોએ તત્કાળ કરવું. જો ન કરે તો મહાદુઃખરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. તે સર્વ વાત શાસ્ત્રમાં નિશ્ચિતપણે વર્ણવી છે. હે દ્વિજ, આ પ્રમાણે વર્ણાશ્રમવાળા કે તેનાથી બહારના મનુષ્યોના પ્રાયશ્ચિત્ત વિધિ સાથેના ધર્મો સંક્ષેપથી અમે તમને કહ્યા છે. આ ધર્મોને જે મનુષ્યો ભક્તિભાવપૂર્વક કહેશે અને સાંભળશે તે સર્વેજનો નિષ્પાપ થશે. મનુષ્યોનું હિત કરવા માટે અમે તમને આ ધર્મતત્વનું રહસ્ય સમજાવ્યું છે. તેમાં ઘણું કરીને આર્ષવાક્યો અને તેના અર્થોનું વર્ણન કરીને સંભળાવ્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે સાક્ષાત ભગવાન શ્રી નારાયણ મુનિએ જે વચનો કહ્યા તેને સાંભળીને શિવરામ વિપ્ર અતિશય આનંદ પામ્યા અને શ્રીહરિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, તમે જ સ્વયં પોતાના આશ્રિત ભક્તોની શિક્ષાને માટે વેદોક્ત સદાચારરૂપ ધર્મોનું અનુષ્ઠાન કરનારા છો અને વેદોક્ત ધર્મના વક્તા પણ તમે જ છો. ધર્મપ્રિય, ધર્માત્મા એવા તમે સદાય ધર્મમાં જ વર્તો છો. વળી ધર્મની રક્ષા કરવા માટે તમે યુગ યુગને વિશે વરાહ આદિ અવતારોને ધારણ કરો છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે ધર્મ અને ભક્તિને ઈચ્છિત સુખ આપનારા છો અને ધર્મ સહિત જ ભક્તિ કરવી એવો પોતાનો આશ્રિત ભક્તજનોને બોધ આપો છો. ધર્મનિષ્ઠ જનોને બહુ પ્રિય છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે અસુરોએ ક્ષીણ કરેલા ધર્મનું ઉન્મૂલન કરી આ પૃથ્વી પર ધર્મશાસ્ત્રોનું સ્થાપન કરેલું છે અને આત્મા પરમાત્માનો બોધ આપનારા છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે ધર્મહીન આસુરી સંપત્તવાળા જનોનું મૂળ ઉખેડીને જેવા છે તેવા ધર્મના સ્વરૂપને પ્રકાશ કરનારા છો. તમે હંમેશા ધર્મકાર્ય કરવામાં તત્પર વર્તો છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે ધર્મના એક આધાર અને ધર્મને વિશે રૂચિવાળા છો. ધાર્મિક છો, ધર્મધુરંધર છો અને ધર્મનિષ્ઠ જનોને માટે તમે સેવ્ય સ્વરૂપ છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે સવિશેષ ધર્મના સ્વરૂપને જાણો છો. ધર્મમૂર્તિ છો, અખિલ ધર્મરૂપ ક્રિયાવાળા છો. ધર્મરૂપ કીર્તિને ધારણ કરનારા અને ધાર્મિક બુદ્ધિવાળા છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે જ એક ધર્મસર્ગનું પોષણ કરનારા છો. ધર્મવંશીઓમાં તમે તમારી ધર્મધુરાનું સ્થાપન કરેલું છે. ધર્મના અવતાર એવા પિતા ધર્મદેવને માટે તમે આરાધના કરવા યોગ્ય ઇષ્ટદેવ છો અને ધર્મરૂપ નામને ધારણ કરનારા છો. એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે પ્રભુ, તમે ધર્મનું રક્ષણ કરેલું છે એવી સમગ્ર જનોમાં પ્રસિદ્ધિ થઈ છે. દિવ્ય સ્વરૂપે રહેલી ધર્મદેવની શ્રદ્ધાદી 12 પત્નીઓનું 12 સ્વરૂપ ધારણ કરી તમે સ્તનપાન કર્યું હતું. વળી ધર્મ સ્વરૂપ અને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યપણે વિરાજમાન એવા હે ધર્મનંદન, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને શ્રીહરિએ કહેલા ધર્મોનો અન્ય શ્રીહરિના આશ્રિત બ્રાહ્મણોને બોધ આપવા લાગ્યા. હે રાજન, આ ધર્મશાસ્ત્રનો પૃથ્વી પર જે જનો નિત્ય પાઠ કરશે તે જનોને પોતાના ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થશે, તેથી ધર્મ સંકર્યપણું પામશે નહીં અને ધર્મનિષ્ઠ થઈ આ લોક તથા પરલોકમાં અતિશય કીર્તિવાન થઈ બહુ મોટા સુખને નિશ્ચય પામશે તેમાં કોઈ સંશય નથી. હે રાજન, શ્રી વાસુદેવ ભગવાનની કૃપા ધાર્મિક પુરુષો ઉપર જ થાય છે અને તેઓની સંસ્કૃતિમાંથી મુક્તિ થાય છે, તેથી પોતાના ધર્મને જાણવા ઈચ્છતા શ્રીહરિના ભક્ત સ્ત્રી પુરુષોએ આ ધર્મશાસ્ત્રનું ભક્તિપૂર્વક સદાય શ્રવણ કરવું ને પાઠ કરવો. પરમેશ્વરે માનવ દેહ ધરી શ્રી નારાયણ મુનિ રૂપે મનુષ્યોના કલ્યાણકારી સામાન્ય અને વિશેષ ધર્મો પોતાના ભક્ત શિવરામ વિપ્રને કહ્યા છે તે શ્રી નારાયણ મુનિને હું નમસ્કાર કરું છું. આવા ધર્મોપદેશ કરનારા ધર્મપ્રિય શ્રીહરિ સદાય મારા અંતરમાં નિવાસ કરીને રહો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત્તવિધિમાં કર્મ વિપાકનું નિરૂપણ કર્યું અને શિવરામ વિપ્રે શ્રીહરિની સ્તુતિ કરી એ નામે 48મો અધ્યાય પૂર્ણ થયો.